શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 151મો અનુક્રમણિકા પ્રમાણે સમુદ્ર સ્નાનનો મહિમા અને શ્રીકૃષ્ણ બલરામ વગેરેના દર્શનનો મહિમા તથા શ્રીકૃષ્ણથી જગત સૃષ્ટિનું કથન તથા શ્રી રાધાકૃષ્ણના ઉત્કૃષ્ટ સ્વરૂપનું પ્રતિપાદન. પુરોહિત વસુ કહે છે, મોહિની, આ પ્રમાણે ભક્તિપૂર્વક ભગવાન પુરુષોત્તમની વિધિવત પૂજા કરીને તેમના ચરણોમાં મસ્તક ઝુકાવવું, પછી સમુદ્રને પ્રાર્થના કરે. પ્રાણસ્ત્વમ સર્વભૂતાનામ યોનિસ્વ સરિતામ પતે તીર્થરાજ નમસ્તે અસ્તુ ત્રાહી મામ અચ્યુત પ્રિય. નારદ પુરાણ ઉત્તરભાગના અધ્યાય 58નો શ્લોક સંખ્યા 2 અહીં પુનઃ પ્રકાશિત કરી દઉં કે આ અધ્યાય સંસ્કૃતના શ્લોકો પ્રમાણેનો અધ્યાય 58 છે. આપણે આ પુસ્તકના અનુક્રમણિકા પ્રમાણે 151મો અધ્યાય છે. અર્થાત સરિતાઓના સ્વામી તીર્થરાજ, તમે સંપૂર્ણ ભૂતોના પ્રાણ અને યોનિ છો, તમને નમસ્કાર છે. અચ્યુત પ્રિય, મારી રક્ષા કરો. આ પ્રમાણે તે ઉત્તમ ક્ષેત્ર સમુદ્રમાં સારી રીતે સ્નાન કરીને તટ પર અવિનાશી ભગવાન નારાયણની વિધિપૂર્વક પૂજા કરી, ત્યાર પછી સમુદ્રને પ્રણામ કરીને બલરામ શ્રીકૃષ્ણ અને સુભદ્રને ત્યાર પછી બલરામ શ્રીકૃષ્ણ અને સુભદ્રાના ચરણોમાં ત્યાર પછી સમુદ્રને પ્રણામ કરીને બલરામ શ્રીકૃષ્ણ અને સુભદ્રાના ચરણોમાં મસ્તક ઝુકાવવું જોઈએ. આમ કરનાર માનવ 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે અને સર્વ પાપોથી મુક્ત થઈને સર્વ પ્રકારના દુઃખોથી છુટકારો મેળવી લે છે. અંતમાં સૂર્ય જેવા તેજસ્વી વિમાન પર બેસીને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. ગ્રહણ, સંક્રાંતિ, અયન આરંભ, વિષુવયોગ, યુગાદિ તિથિ, મનવાદિ તિથિ, વ્યતિપાત યોગ, તિથિ ક્ષય, આષાઢ, કાર્તિક અને માઘની પૂર્ણિમા તથા અન્ય શુભ તિથિઓમાં જે ઉત્તમ બુદ્ધિવાળા પુરુષ ત્યાં બ્રાહ્મણોને દાન આપે છે, તેઓ અન્ય તીર્થો કરતાં 1000 ગણું ફળ પ્રાપ્ત કરે છે. જે લોકો ત્યાં વિધિપૂર્વક પિતરોને પિંડદાન કરે છે, તેમના માટે પિતરો અક્ષય તૃપ્તિ લાભ કરે છે. દેવી, આ પ્રમાણે મેં સમુદ્રમાં સ્નાન, દાન તથા પિંડદાન કરવાનું ફળ તમને કહ્યું. આ ધર્મ, અર્થ અને મોક્ષ આપનારું છે. આયુ, કીર્તિ તથા યશને વધારનાર, મનુષ્યને ભોગ અને મોક્ષ આપનાર તથા તેમના અશુભ સ્વપ્નોનો નાશ કરનાર ધન ધન્ય સાધન છે. આ સઘળા પાપોને દૂર કરનાર, પવિત્ર તથા ઈચ્છા અનુસાર સર્વ ફળોને આપનારું છે. આ પૃથ્વી પર જેટલા તીર્થ, નદીઓ અને સરોવર છે, તે બધા સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેથી તે બધાથી શ્રેષ્ઠ છે. સરિતાઓનો સ્વામી સમુદ્ર સર્વ તીર્થોનો રાજા છે, તેથી તે બધા તીર્થોથી શ્રેષ્ઠ છે. જેમ સૂર્યોદય થતાં અંધકારનો નાશ થઈ જાય છે, તે જ પ્રમાણે તીર્થરાજ સમુદ્રમાં સ્નાન કરવાથી બધા પાપોનો ક્ષય થઈ જાય છે. જ્યાં 99 કરોડ તીર્થો રહે છે, તે તીર્થરાજના ગુણોનું વર્ણન કોણ કરી શકે છે. તેથી ત્યાં સ્નાન, દાન, હોમ, જપ તથા દેવપૂજન વગેરે જે કોઈ સત્કર્મ કરવામાં આવે તે અક્ષય થઈ જાય છે. મોહિનીએ પૂછ્યું, ગુરુદેવ, પુરાણોમાં રાધા માધવનું વર્ણન રહસ્યરૂપ છે. સુવ્રત, તમે બધું જ યથાર્થ રૂપે જાણો છો, તેથી તે મને કહો. વશિષ્ઠજી કહે છે, રાજન, મોહિનીનું આ વચન સાંભળીને મહાત્મા વસુ, જે ભગવાન ગોવિંદના અત્યંત ભક્ત હતા, તેમના ચિંતનમાં ડૂબી ગયા. તેમના સંપૂર્ણ અંગોમાં રોમાંચ થઈ આવ્યો, હૃદયમાં હર્ષનો અતિરેક થઈ ગયો. તેથી તે દ્વિજશ્રેષ્ઠ મુગ્ધ થઈને મોહિનીને પ્રસન્નતાપૂર્વક બોલ્યા. પુરોહિત વસુએ કહ્યું, દેવી, ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર પરમ ગોપનીય તથા રહસ્યનું પણ રહસ્ય છે. હું તે જણાવું છું, સાંભળો. જે પ્રકૃતિ અને પુરુષના પણ નિયંતા, વિધાતાના પણ વિધાતા અને સંહારકારી કાળના પણ સંહારક છે, તે ભગવાન શ્રીકૃષ્ણને હું નમસ્કાર કરું છું. દેવી, બ્રહ્મ શ્રીકૃષ્ણ સ્વરૂપ છે, બધા અવતાર તેના જ છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જ અવતારી છે. તેઓ સગુણ પણ છે અને નિર્ગુણ પણ. વાસ્તવમાં તે જ શ્રીરામ છે અને તે જ શ્રીકૃષ્ણ. સંપૂર્ણ જગત પ્રાકૃત ગુણોથી ઉત્પન્ન થયું છે. સ્વયં ગોલોક ધામ નિર્ગુણ છે. ભદ્રે, ગોલોકમાં જે ગો શબ્દ છે તેનો અર્થ છે તેજ અથવા કિરણ. વેદ વેતા પુરુષોએ આવું જ નિરૂપણ કર્યું છે. દેવી, આ તેજોમય બ્રહ્મ સદા નિર્ગુણ છે, ગુણોનો ઉત્પાદક પણ તેને જ ગણવામાં આવ્યો છે. પ્રકૃતિ તે પરમાત્માની શક્તિ છે. પ્રધાન પ્રકૃતિને કાર્ય કારણરૂપ બતાવવામાં આવી છે. પુરુષને સાક્ષી સનાતન તથા નિર્ગુણ કહે છે. પુરુષે પ્રકૃતિમાં તેજનું આધાન એટલે સ્થાપન કર્યું, એનાથી સત્વ વગેરે ગુણ ઉત્પન્ન થયા. તે ગુણોથી મહત્વનો પ્રાદુર્ભાવ થયો. પુરુષના સંકલ્પથી તે મહતત્વ અહંકાર રૂપે પ્રગટ થયો. ભદ્રે તે અહંકાર દ્રવ્ય જ્ઞાન અને ક્રિયારૂપે તથા વૈકારિક તેજસ અને તામસ રૂપે ત્રણ પ્રકારનો છે. વૈકારિક અહંકારથી મન તથા 10 વૈકારિક દેવતા પ્રગટ થયા, જેમના નામ આ પ્રમાણે છે. દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમાર, બ્રહ્મા, ઇન્દ્ર, ઉપેન્દ્ર, મિત્ર અને મૃત્યુ. તેજસ અહંકારથી ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ છે. તેમના બે ભેદ છે, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. શ્રોત્ર, ત્વચા, ધ્રાણ, નેત્ર તથા જીવા એ જ્ઞાનેન્દ્રિયો છે તથા વાણી, હાથ, પગ, શિશ્ન તથા ગુદા એ કર્મેન્દ્રિયો છે. સાધ્વી મોહિની, તામસ અહંકારથી શબ્દની ઉત્પત્તિ થઈ. તે શબ્દથી આકાશ પ્રગટ થયું, આકાશથી સ્પર્શ થયો અને સ્પર્શથી વાયુ તત્વનો પ્રાદુર્ભાવ થયો. વાયુથી રૂપ પ્રગટ થયું, રૂપથી તેજની ઉત્પત્તિ થઈ. સતી, તેજથી રસ થયો તથા રસથી જળની ઉત્પત્તિ થઈ. જળથી ગંધની ઉત્પત્તિ થઈ અને ગંધથી પૃથ્વીની સ્થિતિ જોવામાં આવે છે. આ પૃથ્વી પર જ ચરાચર પ્રાણીઓની સ્થિતિ જોવામાં આવે છે. આકાશ વગેરે તત્વોમાં ક્રમશઃ 1, 2, 3 અને 4 ગુણ છે. ભૂમિમાં 5 ગુણ છે. કાળ અને માયાના અંશથી પ્રેરિત થતા 5 ભૂતોથી અચેતન ઈડાની ઉત્પત્તિ થઈ. મોહિની, તેમાં પુરુષે પ્રવેશ કરવાથી તે સચેતન થઈ ગયું. તે ઈડાથી વિરાટ પુરુષ ઉત્પન્ન થયો અને તે જળની અંદર શયન કરવા લાગ્યો. ભામિની, જળમાં સૂતેલા વિરાટ પુરુષના બોલવા વગેરે વ્યવહારની સિદ્ધિ માટે મુખ વગેરે અંગ તથા ભિન્ન ભિન્ન અવયવો પ્રગટ થયા. તે પુરુષની નાભિથી એક કમળ ઉત્પન્ન થયું, જે હજારો સૂર્યોથી પણ વધારે પ્રકાશમાન હતું. તે કમળમાંથી સંપૂર્ણ જગતના પ્રપિતામાં સ્વયંભૂ બ્રહ્માજી ઉત્પન્ન થયા. તેમણે તીવ્ર તપસ્યા કરીને પરમ પુરુષ પરમાત્માની આજ્ઞા લઈને લોકો અને લોકપાલોની રચના કરી. બ્રહ્માજીએ કમર વગેરે નીચેના અંગોથી 7 પાતાળોની અને ઉપરના અંગોથી ભૂ વગેરે 7 લોકોની સૃષ્ટિ કરી. આ 14 ભુવનોથી યુક્ત બ્રહ્માંડ છે. બ્રહ્માજી આ 14 ભુવનોવાળા બ્રહ્માંડમાં સમસ્ત ચરાચર પ્રાણીઓની સૃષ્ટિ કરી છે. બ્રહ્માજીના મનથી 4 સનકાદિ મહાત્મા ઉત્પન્ન થયા છે. દેવી, બ્રહ્માજીના શરીરથી ભૃગુ વગેરે પુત્ર ઉત્પન્ન થયા છે, જેમણે આ જગતનો વિસ્તાર કર્યો છે. પુરોહિત વસુ કહે છે, મહાભાગે તેજ નિરંજન સચિદાનંદ સ્વરૂપ જ્યોતિર્મય જનાર્દન ભગવાન શ્રીકૃષ્ણ છે. તેમના લક્ષણ સાંભળો. તેઓ સર્વવ્યાપી છે અને જ્યોતિર્મય ગોલોકમાં નિત્ય નિવાસ કરે છે. એકમાત્ર શ્રીકૃષ્ણ જ દ્રશ્ય તથા અદ્રશ્ય રૂપધારી પરબ્રહ્મ છે. મોહિની, ગોલોકમાં ગાયો, ગોપ અને ગોપીઓ છે. ત્યાં વૃંદાવન, સેંકડો શિખરવાળો ગોવર્ધન પર્વત, વિરજા નદી, અનેક વૃક્ષો, અનેક જાતના પક્ષી વગેરે વસ્તુઓ વિદ્યમાન છે. ભામિની, જ્યાં સુધી પ્રકૃતિ જાગે છે ત્યાં સુધી ગોલોકમાં સર્વવ્યાપી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ રૂપે વિરાજમાન હોય છે. પ્રલય કાળમાં ગાયો વગેરે સૂઈ જાય છે, તેથી તે પરમાત્માને જાણી શકતી નથી. તે પરમાત્મા તેજ પુંજની અંદર સુંદર શરીર ધારણ કરીને કિશોર રૂપે વિરાજમાન હોય છે. તેમના શ્રી અંગોની કાંતિ મેઘ જેવી શ્યામ છે. તેમણે રેશમી પિતાંબર ધારણ કરેલું છે. તેમના બે હાથ છે, હાથમાં વાંસળી સુશોભિત છે. તે ભગવાન કિરીટ કુંડળ વગેરે થી વિભૂષિત છે. શ્રી રાધા તેમને પ્રાણોથી પણ વધારે પ્રિય છે. શ્રી રાધાજી તેમના આરાધિકા છે. તેમનો વર્ણ સુવર્ણ જેવો છે. દેવી, શ્રી રાધાજી પ્રકૃતિથી પર સ્થિત સચિદાનંદમય છે. તે બંને ભિન્ન ભિન્ન દેહ ધારણ કરીને સ્થિત છે, છતાં તેમનામાં કોઈ ભેદ નથી. તેઓ નિત્ય છે, જેમ દૂધ અને તેની સફેદી, પૃથ્વી અને તેની ગંધ એક અને અભિન્ન છે. તે જ પ્રમાણે તે બંને પ્રિયા પ્રિયતમ એક જ છે. જે કારણનું પણ કારણ છે તેનો નિર્દેશ કરી શકાતો નથી. જે વેદને માટે પણ અનિર્વચનીય છે તેનું વર્ણન થઈ શકતું નથી. અધ્યાય 151 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.